वाल्मीकि रामायण किष्किंधा कांड 62वां सर्ग। निशाकर मुनिए संपाति ने सांत्वना आपता एमने भविष्य में श्री रामचंद्र जी ना कार्य में सहायता करवा माटे जीवता रहेवानो आदेश आप वानरो ए श्रेष्ठ मुनिए आम कहीने हूँ बहु दुखी थईने विलाप करवा लाग्यो। मारी बात सांभळीने थोड़ीवार ध्यान कर्या पछी महर्षि भगवान निशाकर बोलिया, संपाति चिंता ना करो, तमारी नानी अने मोटी बन्ने प्रकारनी पाखो पाछी नवी फूटी निकळशे, आँखो पण सारी थई जशे तथा गुमावेली प्राणशक्ति बळ तथा पराक्रम बधुं पाछुं आवी जशे। मैं पुराणमां भविष्यमां थनारा मोटा मोटा कार्योनी वात सांभळी छे, સાંભળીને તપસ્યા દ્વારા પણ મેં બધી વાતોને પ્રત્યક્ષ જોઈ અને જાણી છે। ઈશ્વાકુ વંશની કીર્તિ વધારનારા કોઈ દશરથ નામના પ્રસિદ્ધ રાજા થશે, એમને ત્યાં મહાતેજસ્વી પુત્ર થશે જેમની શ્રીરામ નામની નામથી ખ્યાતિ થશે। સત્યપરાક્રમી શ્રીરામચંદ્રજી પોતાના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે વનમાં જશે, એ માટે એમને પિતાની આજ્ઞા મળશે। વનવાસ કાળમાં જનસ્થાનમાં નિવાસ દરમિયાન એમના પત્ની સીતાને રાક્ષસોનો રાજા રાવણ નામનો અસુર હરીને લઈ જશે। એ દેવતા અને દાનવ માટે પણ અવધ્ય હશે। મિથિલેશ કુમારી સીતા ઘણા યશસ્વીની અને સૌભાગ્યવતી થશે, જોકે રાક્ષસરાજ તરફથી એને જાત જાતના ભોગ અને ભક્ષ્ય ભોજ્ય વગેરે પદાર્થોનું પ્રલોભન આપવામાં આવશે। છતાં પણ એનો તેઓ સ્વીકાર કરશે નહીં અને નિરંતર પોતાના પતિ માટે ચિંતા કરતા દુઃખમાં ડૂબી જશે। સીતા રાક્ષસનું ભોજન ગ્રહણ કરતા નથી એની ખબર પડતા ઇન્દ્ર એમને અમૃત જેવી ખીર, જે દેવોને પણ દુર્લભ છે, આપશે। એ ખીર ઇન્દ્રે આપેલી જાણીને જાનકી એનો સ્વીકાર કરશે અને સર્વપ્રથમ એમાંથી અગ્રભાગ કાઢીને શ્રી રામચંદ્રજીના ઉદ્દેશ્યથી પૃથ્વી પર મૂકીને અર્પણ કરશે। એ સમયે તેઓ આમ કહેશે, મારા પતિ ભગવાન શ્રીરામ તથા દિયર લક્ષ્મણ જીવતા હોય કે દેહ ભાવને પ્રાપ્ત થઈ ગયા હોય, આ અન્ન એમના માટે સમર્પિત છે। સંપાતિ, રઘુનાથજીના મોકલેલા એમના દૂત વાનરો અહીં સીતાને શોધવા માટે આવશે, એમને તમે શ્રીરામની મહારાણી સીતાનો પત્તો બતાવી દેજો, અહીંથી બીજે ક્યાંય કોઈ પણ સંજોગોમાં જશો નહીં। આવી સ્થિતિમાં તમે ક્યાં જશો? દેશ અને કાળની પ્રતીક્ષા કરો, તમને પાછી નવી પાખો પ્રાપ્ત થઈ જશે। જોકે હું આજે જ તમને નવી પાખો આપી શકું છું, તેમ છતાં એટલા માટે એમ નથી કરી શકતો કરતો કે અહીં રહેવાથી તમારે સંસાર માટે હિતકર કાર્ય કરી શકશો। તમે પણ એ બંને રાજકુમારોના કાર્યમાં સહાયતા કરજો। એ કાર્ય માત્ર એમનું જ નથી, સઘળા બ્રાહ્મણો, ગુરુજનો, મુનિઓ અને દેવરાજ ઇન્દ્રનું પણ છે। જોકે હું પણ એ બંને ભાઈઓના દર્શન કરવા ઈચ્છું છું, પરંતુ વધારે સમય સુધી આ શરીરને ધારણ કરવાની ઈચ્છા નથી, તેથી એ સમય આવતા પહેલાં જ હું શરીરનો ત્યાગ કરીશ, આ મેં તત્વદર્શી મુનિએ મને કહ્યું હતું। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 62મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।